ચરણ ફીર ને શું કરી તમે સમજ્યા? હવે ચા પાણી પીવું તો મોક્ષ ને માટે, ખાવ પીવો તો એ મોક્ષ માટે, તાળીઓ પહેરો તો એ મોક્ષ માટે. પેલા તો કયા ગામ ની ટિકિટ મને ખબર નથી, ક્યાં જવા છે ખબર નથી. મોક્ષ નું થઈ ગયું, હવે શરણું લીધું જ્ઞાની નું એટલે હા હેતુ પૂર્વક લીધું. દાદા એક જણ એવું જ કેતા હતા કે અમારા ભાદર પુષ્પાબેન કે છે કે એક જણ એવું જ કેતા હતા કે અમારા ભાદર માં રોજ ભજીયા ખાતા હતા, ભગવાન કેમ ના થઈ ગયા? ભજીયા ખાવાથી થાય કે ભજીયા ના ખાવાથી? તારી સમજણ તો નડે છે એમ કે જૈન નું કરે અને પાછા કાંદા ના ભજીયા ખાય. મારી થતી સમજણ મને નડતી નથી. દાદા બેન છે એ બધું હોય, એટલે વર્ગન મૂકી દીધું ને તે રામ ઢોલ થોકે સારું છે કે આપડા લોકો પેલા ધંધા ધંધા હોય રહેતા ભાવ નથી ઉખડતા. આમંત્રણ આપવા કે ઉતાવળ પથારી કરી હતી હોય જજો. મારા બા છે હું જાઉં દાદા પેલી કાકી જોડે દેવો છે કાકી જોડે ત્યાં જજે. આજ્ઞા લેવાય મોટા માણસો ની વિનય લેવાય. દાદા ના સત્સંગ માં ગમે ત્યાં જવું હોય તો મારી આખા ઘર ને છૂટ છે. હા અહીં આવવાના તમે આ ધીરુ ને આગળ થી કહી દીધેલું કે 5 ટિકિટ લઈ લેજે. એ લોકો ને કોઈને પૂછ્યું નથી મેં. આ છોડશો નહીં એમ હાલો આ નિરંતર એ લોકો કહેતા કહેતો કહું છું. ના બરોબર છે પણ આ જે મગજ છે છોડતાનો બીજી તો સફળ મારે કરવાની હોય તો હું કરી લેવા. મળે જ નહી. જ્યાં આ વસ્તુ નું ભાન થઈ ગયું છે પછી જો આ પગ છોડીએ તો હવે અમારા જેવા કોઈ મૂર્ખા કોઈ નહી. તમારા જેવા હલકા શબ્દો નહીં ભાઈ, કડક શબ્દો બોલે. કડક શબ્દો બોલે આ સાદી ભાષા એ છે, તે પારી ભાષી બોલે. શું બોલે દાદા? મોટા માણસ એટલે જેનાથી પટંતર પામ્યા, જે દેહે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતો અત્યક્ષ નહી. પટંતર એટલે આખું ફેરફાર કરી આવ્યું. એ શબ્દ આપને બોલતા આવડે નઈ તમે? ના આવડે પટંતર શબ્દ વાંચો ખરા, આવડે નઈ મોટા માણસો ને આવડે. તો જ્ઞાની પુરુષ કેવાય જે જે દે હે જેનાથી પટંતર પામ્યા તેને સર્વસ્વ અર્પણ કરતો અટકશો નહીં. જેનાથી પટંતર પાવો જે કોઈ જ્ઞાની ગમે તે ના તો પટંતર પામ્યા. સર્વસ્વ ફેરફાર થઈ ગયું. પટંતર પટંતર જે હતું તેના કરતા કઈ આવે સવાર ફેરફાર થઈ ગયો. વિસ્તાર લાગે પૂરો આ પદ અતુલ છે. અતુલ એટલે તુલના કરી શકાય એવું નથી. કેવું છે? અતુલ અતુલ હા, એટલે તુલના કરવામાં એ બુદ્ધિ માર ખવડાવશે. શું કહ્યું? જોગ કરવામાં દસ રતલ હોય અને ત્રણ રતલ જોડે કહીએ, એ ત્રણ રતલ આમ આવડું મોટું દેખાતું હોય અને પેલું દસ રતલ આટલું તો કે બે હરકત છે એમ કહેવા જઈએ તો કેટલું બધું નુકસાન થઈ જાય. બહુ નુકસાન. તોલ ના કરજો એને કરતા. એ તોલની વાત તમને સમજણ ના પડે એવું બોલો તો ચાલે. અમને સમજણ ના પડે એ જોખમ માં ના આવે. બરોબર છે. નહી તો બોલવું હોય તો એનાથી કોઈ ઉપરી નથી. તેથી એમ કહીએ છે ને ઉપરી ના ઉપરી. શું કહે છે? ઉપરી ના ઉપરી આ દાદા ને. દાદા દીકરાની મમતા છૂટતી નહોતી એ તમને મૂકી દીધો તમારી પાસે. દીકરાની મમતા છૂટતી નહોતી એ પણ તમારી પાસે મૂકી દીધો છે. એક નો એક છોકરો બી છોડી નઈ ના કે છોડી માં મમતા રાખે કે છોકરા ના કરે તો છોડી ગાલે કશે ગાલી જ નહી હતી કઈ નહી. હું કહું એ લોકોને અમારે સત્સંગ થાય ત્યારે કે દાદાજી ની દ્રષ્ટિ પડેલી છે એનો છુટકો જ નહીં મળે, પરિણામ પામવાનું જ છે. અરુણભાઈ ને ચિંતા ન કરતા, પરિણામ તમારું પામવાનું જ છે. સ્વામી 1001% હું કહું લોકોને આ ભાઈ અરુણભાઈ ને બેન ને જયારે વહેલું મળું લાગે. હા માર છોકરા ને બહાર રડવાનું નહીં. આ બધા કેટલા બધા આપને સોંપ્યા પછી નહીં રડવાનું. ક્યાંથી રડવાનું હવે? ના પણ પાંચ છ છોકરા છે ને એક નસીબ દર છે નહી તો કેટલા ફોર્મ ભરીએ તો અહીંયા આગળ ઉભું હોય સ્વાગતમ ફરી વાર હોય એકદમ. તમારે કહે દાદા દૂધ ની જરૂર ખરી હતી એને, જરૂર તો ના હોય પણ જરૂર તો ખરી એમ શરીર ને પોસવા માટે. મારે ભાગ તો દૂધ જ આવતું નહીં, કેમ ત્રણ છોડી બે છોકરા અને આ તો એક જ હે, એક બાબો તે દૂધ પી દીધું કે બીજું દૂધ બે ધણી ધણી પી લે છોકરા ને છોકરા છોકરા કેટલા છોકરા છે આ ચાકરી કોણ કે છોકરા પોતાના છોકરા ઉરું બોલે મારે થતું રહે તમારું એટલે આવું કેમ બોલો રોજ રોજ થી ફાવે કે તમારા નવ મહિના તમે મુકામ કર્યો રોજ કેમ ફાવતો નહીં મુકામ ફર્સ્ટ ક્લાસ રીતે ખાવ ને જાતે ભાડું નહીં એમને મોટો થાય ભાડું નહીં દાદા તમે કેવું તેમ તમે કેવું તેમ ભાડું નહીં ભારે પડી માં મોહ છે ને છોકરા બોકરા નહી તો ખરી રીતે ખરું આમ ઘર ફેક શું છે ચોપડા માં એક ખાતું બાકી રહ્યું છે જમે છે કે ઉધાર કઈ હું ચોપડા માં જોઈ લઉં જમે ઉધાર ખબર નહીં પણ ત્યાં કારણ કે બાજુ આટલા આટલા જમેલા ખાતું ને આટલું બધું ઉધારે કર્યું શું કહ્યું તમે ચાખી જોઈએ આપવા આવે તે પછી મને ખબર પડશે એટલે ખબર પડશે ને આપવા શું ખાર હશે કે દુઃખ બે માંથી એક આપશે શું જમે કરાવે સુખ કે દુઃખ સુખ સુખ કે દુઃખ કઈ મુખ જમે કરાવે ના એક બાબો છે મિલકત અમારી મિલકત એકલી રાખી બીજી દાદા આપી દેવાનું તારે બોલી શું વચ્ચે મારી તમારી મિલકત ના છે એટલે શું આપવા છે ના સમજી સુખ આપવા આવ્યો શું આપવા આવ્યો ખબર પડે આપણે કમિંગ ઇવેન્ટ સ્ટાફ બારથી બકરી આવે ને ભાઈ પડવાનો પડે ને એટલે આપડે જઈએ સમજી કાચો ચહેરો દેખાય પછી એ દેખાય હવે ચહેરો ક્યારે ના દેખાય આપણું ક્યાં બેઠા છો જો તમે પશ્ચિમ માં બેઠા હોય અને સવાર નો સૂર્ય હોય તો તમને સાથે પૂર્વ માંથી આવતા માણસો ખેડૂત દ્વારા થશે પશ્ચિમ માંથી આવતા નહીં પડે એટલે આ બધું શેડો કેમ નહીં દેખાતા કેટલાક દેખાય છે કેટલાક એનું કારણ તમે કરી દેજો ખતરો સાહેલ પર લઈ જવું મારા શબ્દ કેટલી બી સાહેલ પર લે છે હવે આમ થી ઘણા કયો તો જાય છે એની ચિંતા નથી દાદા એની ચિંતા હવે નથી ના એ ચિંતા તો થાય તો કમિંગ ઇવેન્ટ કા છે શેડો દીકરો આ શેડો જાય છે ગાવે તમારો વ્યવહાર બધો ચિંતા તો કોઈ નથી એ તો જાણ બધું આખું બધું બાકી ગયેલો થોડી કે ચિંતા રાખે તો દર ઓછી ઓછી કરી પડી જો એના રાખશે તો રાખી પડે મને સમજણ નહીં પણ તમને સમજણ પડે છે બધું મને એ બધી યાદ મને સમજણ પડતી એટલે અમે કહું છું ખીરાબા ખુશ થઈ જાય એમને મૂર્તિ બોળા છે પહેલેથી એટલે સમજણ ના પડે કે એમ કરીને મારે મોક્ષ જતો રહ્યો અને એમને ચડી દઈ ગમે તે રીતે મોક્ષે જવું છે દાદા તો દિશા બદલવાનું આપણા હાથમાં છે જગ્યા બદલવાનું દિશા જેમ આપણે છે આપણે ના આપડે જોયું હવાના પોર હોય તો સૂર્ય આ બાજુ હોય પૂર્વ તરફ હોય ફળ ન હોય તો પશ્ચિમ તરફ હોય આવું કોઈ ચેન્જ કરે કે શેડો જે ચેન્જ થયા કરે શેડો ના દેખાતો હોય તો ક્યાં બેઠા હોય કમિંગ ઇવેન્ટ નો કામ જ એ કે આવતો ઇવેન્ટ શેડો તેને દેખાડે છે બેઠો હોય અને ઉભો થઈ જાય તો આપડે સમજે કઈ કરે યુરિંદ્રલ કશામ જવું છે હજુ તો યુરિંદ્રલ ગયો નથી કમિંગ ઇવેન્ટ છે શું છે તારી યુરિંદ્રલ માં છે રે તથા છે તમને ના ખબર ઉભો કેમ થયો પડે ખબર પડે પરમાર્થી પુરુષ પરમાર્થ ફરી ગાડે બધા કોકનું શીખેલા છે ને શબ્દ તો કોકનો ને તે અનુભવી ન આ તો ગિફ્ટ કહેવાય શું કહેવું એટલે એવા એવા વાક્ય બોલે ને લોકો કામ લાગે ગિફ્ટ આગળ પૂર્વે એટલું અનુભવ થયેલા હોય ને ત્યારે ગિફ્ટ આ બહુ મળે પણ આ શબ્દ તમે શીખેલા ને કમિંગ ઇવેન્ટ કા છે પણ એનો પરમાણ તમને સમજી જાય શું થાય પેલા કઈ સમજ ના પડે કેવો પડતો હશે કે કાળો ધોળો ઉઠ્યો તે શું છે આ ઇવેન્ટ છે શેડો છે શેડો છે એ તમને સમજે પડી જાય પરમાર્થ સમજેલા અર્થ નો પરમાર્થ સમજેલા આ ઘણા ખરા શેડો દેખાય ને આપડે સમજે ને કે હર ભય કદાચ મળી જાય મારા માટે તો પેલી વાત ચાલતી હતી દાદા પેલી વાત અહીંયા આવવાના તારા લોકો કે દાદા અમેરિકા જવાના છે, દાદા અમેરિકા જવાના છે. તમે લોકો કે છે અત્યાર સુધી ગયા નઈ, હવે અમને અમેરિકા માં જવા જો સારું પગ હતા, વાડી સારું હતું, મગજ સારું હતું, તાર ગયા નઈ ને હવે ગઈપુર માં જવાથી માને હવે ના એક જણ છે તો એમ કે હિન્દુસ્તાન માં ક્યાં ઓછા લોકો છે તો અમેરિકા માં લોકો કલ્યાણ કરવા જાય છે. હિન્દુસ્તાન પૂરું કરતા નથી, રાત દાડો ભર્યા કરો તો પૂરું થતું, એક દાડો નવરાત નહી રાખ્યો. એક વર્ષ આખો વર્ષ દિવસ થાય છે ને, એક વર્ષ દિવસ માં 250 બાથરૂમ બદલું છું. એક વર્ષ માં 250 બાથરૂમ જુદી જુદી બાથરૂમ બનાવું છું. મુલાકાતો મળી જવું આટલા વર્ષ ના આવે, 250 બાથરૂમ લે કેટલી બાથરૂમ અમને તમે કહો હિન્દુસ્તાન પૂરું કરતા નહી તો એવું કે બધા મને કોઈ કહી જાય, ખાનગી આવી કહી જાય એમને તો કદી ખાય છે એવું કે છે, શું કે છે એમને જેવું દેખાય એવું કે એમની બુદ્ધિ પણ કે બધા પોતું એમની પણ ગોળો છે જોવાનો દાદા. એવું જે લોકો બોલે એ લોકો નો દોષ ખરો? થોડોક જ લાગે, બહુ લાગે, બહુ લાગે ને, કારણ કે દાદા ને પૂરો ઓળખતા નથી, પૂરી સમજે નથી દાદા ઓળખી ને. દાદા પણ પંડિત ગણાય એવા લોકો જે લોકો ગીતા બરાબર ભણ્યા હોય, બરાબર બીજા બધા શાસ્ત્રો બરાબર ભણ્યા એવા પંડિતો બોલે, ગીતા ભણેલા હોય પંડિતો બોલે. ગીતા સમજણ નહીં પડી નહીં બોલે. હિન્દુસ્તાન માં એક માણસ એવો નથી જેનો ગીતા સમજણ પડી હોય. ગીતા શબ્દ બોલું ચડતા આવે ભાઈ ભાઈ એવું દાદા કેમ નથી સમજણ પડતી? આ એ તો ધોતી અવકાશ સમજે ને એનો ગીતા રામ જોવા મારા માટે અવરું કોઈ બોલે જેને ગીતા ને સમજે. આ ખુદ ખુદ કૃષ્ણ માટે બોલે છે, આ ગીતા ના કેનાર ને માટે બોલે એટલે બોલે પણ બિચારા સમજણ નહીં, એટલે એમ દોષ બહુ ના થાય. સમજી ગયા નઈ એ છે જ બોલે તને તરતા સેટ થઈ જાય, સમજ્યા પછી કઈ ભંગર મતભેદ પડી ગયો, કઈ આમ થયું લોચો લપસી પડી ગયો બરોબર, પછી વિરોધ થઈ ગયો તો મારી નર્ક ની અધિકારી થાય. સાતમું નર્ક કેવું? સમતમ પ્રભા, સમતમ પ્રભા. દાદા ભગવાન અમારા ઘરે આવવાના હોય ને અમે બધી એની તૈયારી કરીએ તો કોઈ મહાત્મા ને એવું થાય કે આ ખોટી દોડાદોડી શું કરવા વધારે પડતું કરો છો, એવું થાય તો વાંધો નહીં, તો એ લાગે એ લોકોને મનુષ્ય નો સહજ સ્વભાવ આવી થઈ ભાવ કચકચ કરવાની અને પોતાનું હલકું થયેલું સમજણ ભાવે નઈ ફાવે નઈ, પોતાનો હલકો પણ અનુભવે તે કરી ફાવે નઈ એટલે હરખું કરી આલે, હરખું કરી આલે, હરખું કરી આલે, કરી આલે કે ના કરી આલે, લેવલ માં લાવે, એ લેવલ માં લાવવા જાય. મોટો થવાનું કોઈ થવાતો ગમે નઈ, પણ પણ દાદા, દાદા ને પામ્યા પછી કોઈ એવું બન્યું નથી, કોઈ એક એક ઇન્સ્ટન્સ એવો નથી કોઈ વિરોધ કર્યો હોય. અહંકાર વાળા ની એવું હોય ને, આ બહેનો જો ગુજરાતી જી રહે ને તો એમને એ બનાવી દઉં. ઇન્ડિયામાં બધા લોકો દર્શન કરવા એ બને. ગુજરાતી ભાષા હેલી છે, એ લોકો એમ કે છે કે દાદા અમને આશીર્વાદ આપો કે અમે શીખી જઈએ. આશીર્વાદ આપવાનો મોનિટર થાય એનું, હજુ મગજ નું ઓપરેશન કરવાનું છે. હા રોજ મારો કે માથામાં મારો છે. પણ કાકી કે છે બહુ જ ફેરફાર થી, બહુ ફેરફાર બહુ છે. પણ દાદા એને હજુ આ એને મારો મતભેદ પડતો છે તે પૈસા બાબતે. હું એમ કેમ કે ગટર માં ન જાઉં, અહીંયા સારામાં ઉપયોગ કરો, તેને દુખતું છે. એ તો એની ઈચ્છા છે, ગટર માં ના જ જવું જોઈએ ને. પછી ના છૂટકે જતી રહે તેને શું કરીએ? ગજામાં કોઈ કે છે મારો ગજામાં પડી ગયા તે આપડે જાણે કે જવાન જઈને પાડે એવું નથી. પછી પડી ગયા એનો લેટ કો કરવાનું? ઓછો બાબો છો પાઈ નાખે, બાબો પાઈ નાખે ને, નાખી દે નાખી ના દે. પણ દાદા એના કાકી તો ભલે કેતા હશે, પણ અમે લોકો દૂર થી જોઈને પણ જોઈએ છે કે એનામાં બહુ ફરક પડ્યો. ખુબ સાત ગોરી ખવડાવી છે, ગોરી ખવડાવી પેલી ભાઈ. તો રામ મોહન ભાઈ ઉતાવળ કરે છે, એમને સાત ગોરી ખવડાવી છતાંય હજુ સ્ટેજ ઉતાવળ કરે. સારે ભારે ખાતું હતું, ઉતાવળ નથી મારી. મને હું અહીં ટેવ પડેલી છે, ભાઈ સમજી ગયા પછી ગટર માં પૈસા જાય એના કરતા આપડે જાણી ગયા કે એનો એનો એ એ હું બરોબર એસે ઉતાર કઈ નથી વિચાર બરોબર છે. બીજી તો ઉતાર છે જ નથી કીર્તિભાઈ. હું ગટર માં જાય બિનજરૂરિયાત ના. હા આપડે સ્થાન મળી ગયેલું છે એમ એ સમજણ આપતો છું. પકડજો. તૈયારી વસ્તુ અનાવરણ વિધિ કરવાનું છે. અનાવરણ નીકળી ગયા બહુ વધારે થાય, ઓપરેશન થાય છે. હજુ તો આ લડી થી કયું મરી જવાનું નથી. એટલે એક ચાર દરિયા ઉતરે છે, કોઈ કરતો નથી. આ તો કુદરત નો સ્વભાવ છે કે ચડવા માર્યું કે ખલાસ જોર ધાણી કરી નાખ્યા. વોર ધી રિસ્પોન્સિબલ, ધી રિસ્પોન્સિબલ પકડે બધાને. શું કહ્યું? આ દુનિયામાં કલયુગ લાવનાર રિસ્પોન્સિબલ કોણ કોણ? યુગ આ કાળ, કાળ કલયુગ નથી કે છે, લોક કલયુગ છે કે છે. શું કે છે? તે કલયુગ વાળા પકડ્યું પકડ્યું, ચાર પગ ને, આઠ પગ ને, દસ પગ ને, ચાર પગ ને પૂછી કુદા કૂદ કરી મેળે એવું કરે. અને જે અહીંયા અમુક માણસો છે એને બે પગ પછી હે ભય નહીં રે બિચારા જીવ તો. આ તો ભય થી જ જીવે બિચારા, તરફડાટ ફફડાટ ફફડાટ. કુદરત ગમે નહી કે આવું બિચારા સારા માણસ ફફડાટ ને ઉડાઈ ગયું છે. અત્યાર સુધી કાળો એમનો હતો, ઓગણીસો ને ઓગણચાલીસ થી નેવ્યાસી સુધી કાળ એમનો હતો. હવે આ બન્યું છે, તૈયારી હવે ચાલી રહી. ઘઉં ને કોકરા બે છૂટા, પિસ્તાલીસ ટકા કોકરા, પંચાવન ટકા ઘઉં. અને કેવાય ઘઉં ની ગુણ્યો, શાની ગુણ્યો? સાહેબ ઘઉં ની એટલે હું અડધો ટકો કોકરા હોય તો એની ઘઉં પણ અત્યારે વ્યવહાર માં તો ઘઉં જ કહેવાય ને. કોકરા ની ગુડકી હજુ લે નહીં કોઈ. તમને કેવું લાગે? આ કુદરત કે છે ગુણ અમારે તોડી નાખીશ. મટ્ટી મટ્ટી મિલી દેશ ગંગો માં. અમદાવાદ ના પેપર વાળા કે દાદાજી પણ આ તો તમે ફોડ પાડ્યો, પણ હવે ઘઉં કોણ ને કોખરા કોણ એ તો કહો. મેં કેમ આ તને ભાઈ બેઠો એના કોકરો હું તમે મટ્ટી મરી દઈશ કે ઘઉં કોણ ને કોકરા કોણ કે છે પૂછવા મળ્યો. તો તે પ્રવાહ કહ્યું, મેં કહ્યું જો હા ભાઈ, પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે છે આ જગત માં લોકો, પરાણે ભ્રષ્ટાચાર કરાવડાવે. તે કોકરા છે અને પરાણે ભ્રષ્ટાચાર કરવો પડે છે ઘઉં છે. જેને પરાણે કરવો પડે એવું બને કે ના બને? ભ્રષ્ટાચાર ના કરવો પડે, કરવો હોય તો ઈચ્છા કરવી પડે ને. એવા સગંધમાં આવી ગયા ના કરવો પડે? એટલે આખી જગત અત્યારે ભ્રષ્ટાચારી થઈ ગયું છે. એમાં બિચારા બધાને કઈ કરવું, કેટલાક પરવાણે કરાવડાવે બીજા પાસે અને કેટલાક ને પરવાણે કરવો પડે. તે ક્યાં સુધી બિચારા પરવાણે કરવો પડે? સુખે શું રહે? એના કરતા કુદરત ઉઠી ને મારી ને હશે. અમે એટલું ના કહીએ કે વહેલું ઉડાડો, કારણ કે અમારા માથે જુ ગુના આવે. એક ફાંસી ને ટાઈમ બાઈમ બધું લખેલો હશે ને હું જ કહું ફાંસી વહેલો ચડાવો ને. હિન્દુસ્તાન વર્લ્ડ નું કેન્દ્ર થઈ ગયું છે, આખા હિન્દુ આખી દુનિયા નું કેન્દ્ર. આપડે તો ઉગે ઉગે છે સૂર્યનારાયણ. તમારો દેશ તો હિન્દુસ્તાન ને, એ તો એ દેશ માં ઉગે સૂર્યનારાયણ. તમારો દેશ તો આખો કેવાય, તમારો દેશ તો દાદા કે આટલું બધું અંધારું કેમ થઈ ગયું? આટલું બધું મેં ભો ભોખરું છે એટલે ભો ભોખરું વધારે અંધારું હોય. આપડે શું કે ભગવાન જાણે, પણ ભોં ભોખરું કેતા બધા અંધારા. તમને વાંધો નથી ને લડીએ થાય તો? આપડા મનમાં ભાવ એવો રાખવો, કોઈ જીને દુઃખ ના હોય એવું એ ભાવ રાખવો. એને હિસાબ ભોગવે છે ને, એને હિસાબ ભોગવે છે ને. પ્રોજેક્શન પોતાનું જ છે, આ પોતાનું જ પ્રોજેક્શન છે. ભગવાન આ ગયો નથી, ભગવાન તો જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી વિતરાગ. કોઈને હાલે નહી લે નહી હોકર ખેંચે નામની તો આનંદ, એના નામની હોકર ખેંચી તો આનંદ. એ તો તું તું તારી બહુ ફર્યા કરો બીજું. પોતાનું પ્રોજેક્ટ છે એમ ભગવાન વિચારે, ભગવાન કે ભગવાન અમને બચાય. એટલે હિન્દુસ્તાન લોકો આવું ગોડું બોલે, 10 લાખ કમાય છે, હું કમાયો કમાયો તીકડે કેમ છે? આખર તો ખુબ કમાય છે, અને થોડી ભણાઈ ને $2,50,000 ખર્ચા કે, અને 2 લાખ ખોટ જાય ને તો આપડે મોડબર ધર્મ થાય કેમ છે? તમને શું ભગવાન રૂઠ્યો છે? એટલે કમાયો હવે તારો ભગવાન રૂઠ્યો, ભગવાન ના આરોપ કરે. હું કઈ જાય તારો ભગવાન આક્ષેપ ના આપે, બીજા લોકો આપે ચાલ, કારણ બીજા લોકો તો દાવો મળે છે. એટલે બીજાની પર ના કરે, અહીં દાવો ના મળે, એમાં ઉપરાવી લેતા બાપ ઉપરાવી કરે, સસ્તું કરે. ભગવાન રૂઠ્યો જ કે. અને પછી પેલા સ્ટાર્સ ને તે બિચારા પહેરેલા છે, છોકરા ના હોય, દેવરૂ પણ છોકરા ના હોય, એ પહેરેલા તો છે ને, પણ લેડીઓ જોડે દેરીઓ જોડે બેહાય. આ બધું તો હરવું જોઈએ, શું કરવું? ભગવાન ના કલ, ભગવાન ને તો તમને આ ના ગમતું હોય, બીજું કોઈ ફરતા દુઃખ થતું હોય અને બહુ કડવા આવતી હોય તો એનું નામ દેજો તો આનંદ, બહુ બચકા બચતી હોય. અરે એક જણ મને એવું કહી ગયું, શું તમે હારી સાઈઝ કરો છો? આખી રાત આપણને પેટમાં બચકો ભરસ કે છે, આપણ ઉગાડી હોય એવું એ છે ને, આપણ તું આપશું તેથી આપણ પેટ બચકો ભરસ ખબર નથી દાદા, મેં નથી ભર્યું, મેં નથી ભર્યું. એને હા પણ કહું, તું તું શું ઠર્યો રાતો એને કરતા એ સીતા કહું તો રામ ખરી. એવું કે તારી કિંમત વધતી જાય. એ હા પણ રામ થયો, એને તું સીતા કહું તું રામ, સીતા કહેતા નથી ને? કે છે દાદા, તમે શીખવાડ્યું છે ને, આપણે શીખવાડ્યું છે એટલે કે છે. હવે તો સુખી થવાનું વાત, ટાઈમ નું સુખી થવાનું હોય આવું હશે. દુનિયા બનાવી નથી ભગવાન, અને કમાય ને આરોપ આવી નથી એ ભગવાન મને, એમ કુંભાર મો છે ભગવાન કુંભાર ને બેઠો બેઠો કરી હશે. એ તો કોરે માટે હળ સમજવું માટે ભગવાન ક્રિએટર છે, આમથી વિચારવા માટે. આવું નાના બાળક ને આપડે એમ કહીએ કે તળાવ ઉપર જશો નહીં, હા મય ભૂતો થાય પેલા, તે મોટા નવું કહીએ તો શું થાય? એટલે ભગવાન ક્રિએટર છે, હું બહાર નીકળી કહું ભગવાન ક્રિએટર છે, પણ અહીં વિચારવા તો હાથે રડવું જોઈએ ના રડવું જોઈએ? એટલે ભગવાન ફરી ના સાયન્ટિસ્ટ કે છે તો ક્રિએટર નથી તમે, શું કેમ તમે ના કહો છો? સાચું હોય તમે જોવું તને સમજણ પડે, કોને તને સમજણ પડી આ ક્રિએટર થયું? અમારે કઈ છે, અમે અબજમાં અમાનીએ, મેં વાંધો નથી, ગોડ ઇઝ ક્રિએટર ઇઝ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, બાય મુસ્લિમ વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. શું કહ્યું? તારા વ્યૂ પોઈન્ટ થી બરોબર છે, વાસ્તવિક વાસ્તવિક શું છે? તમે વર્લ્ડ ઇઝ પઝલ ઇટસેલ્ફ, મેં જાતે જોઈને બોલું છું આ, અને હોય તો મને હમણાં ઉઠાઈ લે, ન બોલું નીકળ્યું. એટલે ભગવાન જો ઉપર હોય ક્રિએટર તરીકે, તો એનો નામ બોલું તરીકે મને હમણાં જ ઉઠાઈ લે. બીજા કેમ નહીં બોલતા? એમને બીક લાગે છે કે નામ બોલું વખતે હારો કઈક પકડી જ હોય નહીં થાય, તો એને શંકા છે, મેં જાતે જોઈને બોલે છું. ભગવાન નથી, ભગવાન ના હોય તો આવી ના હોય, આનંદ ભગવાન છે તો આ બધું છે. મને કે ક્યાં રહે છે? તને શું લાગે છે? ઉપર ક્યાં અરજીઓ કરી? ઉપર લોસ પ્રોપર્ટી ગયું અરજીઓ બધી ઉપર બાપો આકાશ કઈ એડ્રેસ એમનું ભગવાન જાણો છો મને કે છે લાઈક મેં કહું ગોડ ઇઝ ઇન એવરી ક્રિએચર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ શું કહ્યું ઇનવિઝિબલ તારી મારી વચ્ચે પારો કે નકરી રીતે વાંચતી ના દેખાય ભેગ નોટ ઇન ક્રિએશન આ મનુષ્ય બરાબર મનુષ્ય જો હાથ ગાલ્યો કોણ બનાવે આ બધું બનાવ્યું નોટ ઇન ક્રિએશન મેનમેડ બને ક્રિએચર માં છે પણ ક્રિએશન માં આપડે તો ના તન્ય છે શું કે છંદ નહીં ભગવાન ના મારે બહાર આવું ના બોલશો પછી આપડા બારથી ચક્કા પડશે ભગવાન નું બાળું છું ભગવાન ભગવાન નથી ને કશા હોય ને સવારે મનુષ્ય ના બનાયેલા ચીન માં ભગવાન નથી બીજા બધા ભગવાન જ્યાં જ્યાં કુદરત છે ત્યાં જીવો છે તેને બી ભગવાન શું છે અને ઉપર તો આકાશ છે બધે ફરી આવે હરતા લોકો હાથું રડે છે કે જૂઠું રડે બધે ફરી આવે એવી કોઈ જગ્યા નથી જો હું ના ફર્યો અને પછી ફરીને પછી આ બોલું છું અપૂર્વ વાત છે પૂર્વ સાંભળી ના હોય વાંચેલી ના હોય જાણી ના હોય આ અપૂર્વ વાત ઉઘાડી કરું છે શું કરે છે કેટલાય વર્ષે આ અપૂર્વ વાત ઉઘાડી થાય છે ને ફરી પછી દંગાઈ જાય છે ઉગાડી થાય ને તેમ કઈ જાય ઉગાડી થાય તેમ કઈ જાય મૂળ રહસ્ય રહે નહી તમને ગમ્યું આ રહસ્ય બધું ભગવાન ક્રિએટ રહે છે લોકોના માટે પેલા નહીં તો એમને બહાર બહારના મજૂરો બધા એવા હોય ને જે અભણને એ લોકો પ્રજા ડેવલપ ના હોય એમને કઈ ભગવાન ક્રિએટ નથી એટલે સ્ટોર વોર બધું લૂંટીને કલાક કરી આપે આ તો જેને માટે કોને વાત કરવાની કે જેને માટે પોલીસ વાળી જરૂર નથી જેને માટે લશ્કર ની જરૂર નથી એવા માણસો હશે કે નહીં પોલીસ નો ખર્ચો તમારી પણ વગર કમ નો વેરો લેશે પોલીસ નો નર્સ લશ્કર નો તમારી પાસે વેરો લેશે પોલીસ નો લશ્કર નો તે તમે એના માટે લાયક નથી ને તો કોને હાલ નાગા લોકો માટે રાખ્યું છે ને આપણી પર વેરો આપણી પર આ પોલીસ નો ખર્ચો અને લશ્કર નો ખર્ચો નાગાઓ માટે છે આપડે લીધે નહી સરકાર રાખતી પોલીસ પોલીસ ની આપડે જરૂર જ નહી વગર પોલીસ આપડે પોલીસ વાળા જેવા રહીએ છતાં વેરો આપડે પાસે નહીં તમારે નહીં ખબર પડતો ભરવો પડે દાદા ભરવો પડે નંગોળો માટે નો વેરો તે આપડે ભરવો પડે કોનો વેરો નંગોળો નંગોળો એટલે ભગવાન ને સમજવું પડે ભગવાન શું છે આ બધું શું છે સમજ્યા વગર ઠોકાર ઠોક કરે બહાર કઈ ભગવાન નથી એમ કે એટલે લોકો ને ફાવતું આવી જાય શું કહે વિવેક ભાઈ ક્યાં બોલવાનું ક્યાં નહીં આ તો ભગવાન જે આવ્યો તે ભગવાન કઈ એટલે મારે એવું નહીં સમજવાનું આ શું સમજ લેતો કે છું મોક્ષે જવાય છે મોક્ષ ને ભગવાન તે ના હોય સાથે ભગવાન તો ક્રિએટર હોય તો મોક્ષ કહે તો શા ને મોક્ષ તો એ ક્રિએટર એટલે એનો ઉપકાર તો બોલાય નહીં આપણાથી આપણને ક્રિએશન કરવું પણ મોક્ષ હોય ને એનો ઉપકાર હોય મોક્ષ હોય તો એ મોક્ષ ના કહેવાય ઇન્ડિપેન્ડન્ટ ભગવાન હોય તો ડિપેન્ડન્ટ રહે અને હોય તો એકલો એકલે થી બનાવ્યો ને આ એકલો અને હોય તો પડેલો છે કુવારો વાડો એ કહી દે એ મને સમજ નહી પડતી વાળો છે એવું ના બોલાય ભગવાન વાળો છે તમે શું બોલાય ભગવાન પણ નાચ્યા કરે છે તો પાર કરીને બોલાય વાત સમજીને બોલાય શું કહ્યું નહી તો કોઈથી એમ એવું નાગુ ના બોલાય શું ઉપર નથી એવું નાગુ બોલવું કે હેલી વાત છે તો ઉપાધિ આવે નથી, અને એ લોકો કલ્પનામાં, કલ્પના નો ચિત્ર બધા, અને કલ્પના નું કેટલા ધડે આપડે કલ્પના છે ઓન પેપર, ઓન પેપર હોય અને ઉપર ચા નો કપ ને ચા ને રેડતા દેખાતા પીએ ચાલે, હાથી ચા જોઈએ કલ્પના ચા ન જોઈએ હાથી કપડા જઈએ. હા દાદા, કપડા ધોવાય મને બહુ ગમે છે. 16 મિનિટ દાડો તમે